શ્રી માર્કંડેય પુરાણ અધ્યાય 25. એક જ પરમાત્માના ત્રિવિધ રૂપ, બ્રહ્માજીનું આયુ વગેરેનું પ્રમાણ તથા સૃષ્ટિનું સંક્ષિપ્ત વર્ણન. કૌષ્ટકીએ કહ્યું, ભગવાન, આપે બ્રહ્માંડની ઉત્પત્તિનું યથાવત વર્ણન કર્યું તથા મહાત્મા બ્રહ્માજીના પ્રાદુર્ભાવની વાત પણ કહી. ભૃગુકુળનંદન, હવે હું આપની પાસે એ સાંભળવા ઈચ્છું છું કે પ્રલયના અંતમાં જ્યારે સર્વનો ઉપસંહાર થઈ જાય છે અને પ્રાણીની ઉત્પત્તિ થઈ નથી, ત્યારે શું શેષ રહે છે કે પછી કંઈ જ રહેતું નથી? માર્કંડેયજી બોલ્યા, મુને, જ્યારે સંપૂર્ણ જગત પ્રકૃતિમાં લીન થઈ જાય છે તે સમયની સ્થિતિને વિદ્વાન પુરુષ પ્રાકૃત પ્રલય કહે છે. જ્યારે અવ્યક્ત પ્રકૃતિ પોતાના સ્વરૂપ એટલે કે ગુણોની સામ્યાવસ્થામાં સ્થિત થાય છે તથા મહતત્વાદી સંપૂર્ણ વિકારોનો ઉપસંહાર થઈ જાય છે, તે સમયે પ્રકૃતિ અને પુરુષ સમાન ધર્મ એટલે નિષ્ક્રિય નિર્વિકાર થઈને રહે છે. તે સમયે સત્વ અને તમ સમાન રૂપે અને પરસ્પર ઓતપ્રોત રહે છે, તથા જેમ તલમાં તેલ અને દૂધીમાં ઘી રહે છે, તે જ પ્રમાણે તમોગુણ અને સત્વગુણમાં રજોગુણ મળી ગયેલો હોય છે. જ્યારે પરમેશ્વરની યોગ દ્રષ્ટિથી પ્રકૃતિમાં ક્ષોભ થાય છે ત્યારે મહાન અંડની અંદરથી બ્રહ્માજી પ્રગટ થાય છે. આ વાત તમને જણાવી દેવામાં આવી છે. જો કે બ્રહ્માજી સંપૂર્ણ જગતની ઉત્પત્તિના સ્થાન અને નિર્ગુણ છે, તો પણ રજોગુણનો ભોગ કરતા રહીને સૃષ્ટિમાં પ્રવૃત્ત થાય છે અને બ્રહ્માના કર્તવ્યનું પાલન કરે છે. પછી પરમેશ્વર સત્વગુણના ઉત્કર્ષથી યુક્ત થઈને શ્રી વિષ્ણુનું સ્વરૂપ ધારણ કરીને ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરે છે. પછી તમોગુણની અધિકતાથી યુક્ત થઈને રુદ્ર રૂપ ધારણ કરીને સંપૂર્ણ જગતનો સંહાર કરે છે અને નિશ્ચિંત સૂએ છે. આ પ્રમાણે સૃષ્ટિ, પાલન અને સંહાર આ ત્રણેય કાળોમાં ત્રણ ગુણોથી યુક્ત હોઈને પણ તે પરમેશ્વર વાસ્તવમાં નિર્ગુણ જ છે. જેમ ખેડૂત પ્રથમ બીજ વાવે છે, પછી છોડની રક્ષા કરે છે અને અંતમાં ખેતી પાકી જતાં તેને કાપે છે, તથા કાર્યો અનુસાર વાવનારો, રક્ષા કરનારો અને કાપનારો આ ત્રણ નામ ધારણ કરે છે. તે જ પ્રમાણે એક જ પરમેશ્વર ભિન્ન ભિન્ન કાર્યો અનુસાર બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર નામ ધારણ કરે છે. બ્રહ્મા રૂપે સંસારનું સર્જન કરે છે અને રુદ્ર રૂપે તેનો સંહાર કરે છે, તથા વિષ્ણુ રૂપે આ બંને કાર્યોથી ઉદાસીન રહીને સૌનું પાલન કરે છે. આ પ્રમાણે સ્વયંભૂ પરમાત્માની ત્રણ અવસ્થાઓ હોય છે. રજોગુણ પ્રધાન બ્રહ્મા, તમોગુણ પ્રધાન રુદ્ર અને સત્વગુણ પ્રધાન વિશ્વપાલક વિષ્ણુ છે. આ ત્રણ દેવતા છે અને આ ત્રણ ગુણ છે તે પરસ્પર એકબીજાને આશ્રિત અને એકબીજાથી મળેલા રહે છે. એમનામાં એક ક્ષણનો પણ વિયોગ થતો નથી, એકબીજાનો કદી ત્યાગ કરતા નથી. આ પ્રમાણે જગતના આદિકારણ દેવાધિદેવ ચતુર્મુખ બ્રહ્માજી રજોગુણનો આશ્રય લઈને સૃષ્ટિના કાર્યમાં સંલગ્ન રહે છે. તેમનું આયુ તેમના પ્રમાણથી 100 વર્ષનું હોય છે, તેનું પ્રમાણ બતાવું છું. સાંભળો, 15 નિમેષોની એક કાષ્ઠા થાય છે, 30 કાષ્ઠાઓની એક કળા, 30 કળાઓનું એક મુહૂર્ત તથા 30 મુહૂર્તનો એક દિવસ રાતનું પ્રમાણ છે. આ મનુષ્યના દિવસ રાત માનવામાં આવે છે. 30 દિવસ રાતના 2 પક્ષ અથવા 1 માસ પૂર્ણ થાય છે. 6 માસનું 1 અયન અને 2 અયનનું 1 વર્ષ થાય છે. 2 અયનોનું નામ ક્રમશઃ દક્ષિણાયન અને ઉત્તરાયણ છે. આ પ્રમાણે મનુષ્યનું 1 વર્ષ દેવતાઓનું 1 દિવસ રાત થાય છે. તેમાં દિવસ ઉત્તરાયણ છે અને રાત દક્ષિણાયન છે. દેવતાઓના 12,000 વર્ષોની એક ચતુર્યુગી હોય છે, જેને સતયુગ, ત્રેતા વગેરે કહે છે. હવે તેમના વિભાગ સાંભળો. 4,000 દિવ્ય વર્ષોનો સતયુગ હોય છે, 400 દિવ્ય વર્ષોની તેની સંધ્યા અને તેટલા જ વર્ષોનો સંધ્યાસ હોય છે. 3,000 દિવ્ય વર્ષોનો ત્રેતાયુગ છે, તેમની સંધ્યા અને સંધ્યાંશોનો સમય 300 દિવ્ય વર્ષોનો છે. 2,000 દિવ્ય વર્ષોનો દ્વાપરયુગ હોય છે અને 200 દિવ્ય વર્ષોની તેની સંધ્યા અને સંધ્યાંશ હોય છે. દ્વિજશ્રેષ્ઠ, 1,000 દિવ્ય વર્ષનો કળિયુગ હોય છે અને 100 દિવ્ય વર્ષો તેની સંધ્યા અને સંધ્યાંશના હોય છે. આ પ્રમાણે વિદ્વાનોએ 12,000 દિવ્ય વર્ષોની એક ચતુર્યુગી બતાવેલી છે. એક ચતુર્યુગી પસાર થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય છે. બ્રહ્માજીના એક દિવસમાં 14 મનુ થાય છે. દેવતા, સપ્તર્ષિ, ઇન્દ્ર, મનુ અને મનુપુત્ર આ બધા લોકો એક સાથે ઉત્પન્ન થાય છે અને એક સાથે તેમનો સંહાર પણ થાય છે. આ પ્રમાણે 71 ચતુર્યુગથી થોડા વધારે સમયનું એક મન્વંતર થાય છે. 71 ચતુર્યુગના હિસાબે 14 મન્વંતરમાં 994 ચતુર્યુગ હોય છે અને બ્રહ્માના એક દિવસમાં 1,000 ચતુર્યુગ થાય છે. તેથી 6 ચતુર્યુગ બીજા વધ્યા. 6 ચતુર્યુગનો 14મો ભાગ થોડોક ઓછો 5,103 દિવ્ય વર્ષ થાય છે. આ પ્રમાણે એક મન્વંતરમાં 71 ચતુર્યુગ સિવાય એટલા દિવ્ય વર્ષ બીજા વધારે થાય છે. હવે મનુષ્યના વર્ષની ગણતરી અનુસાર મન્વંતરનું પ્રમાણ સાંભળો. પૂરા 30,67,20,000 વર્ષનું એક મન્વંતર માનવામાં આવે છે. દેવતાઓના વર્ષથી એક મન્વંતરમાં 8,52,000 વર્ષ થાય છે. આ સમયને 14થી ગુણવાથી બ્રહ્માનો એક દિવસ થાય છે. એના અંતમાં વિદ્વાનોએ નૈમિતિક પ્રલય થવાનું કહ્યું છે. આમાં ભૂલોક, ભવલોક અને સ્વરલોક બળીને નષ્ટ થઈ જાય છે, મરલોક બચી જાય છે. પરંતુ નીચેના લોકોના બળી જવાથી ત્યાં એટલો તાપ પહોંચે છે કે તે લોકના નિવાસી જનલોકમાં ચાલ્યા જાય છે. પછી ત્રણેય લોક એક મહાસમુદ્રના ગર્ભમાં છુપાઈ જાય છે. બ્રહ્માની રાત આવી જાય છે તેથી તેઓ તેમાં શયન કરે છે. બ્રહ્માના દિવસના બરાબર જ તેમની રાત પણ હોય છે. તેનો સમય પસાર થયા પછી ફરી સૃષ્ટિનો ક્રમ શરૂ થાય છે. આ પ્રમાણે ક્રમશઃ બ્રહ્માનું એક વર્ષ પસાર થાય છે અને પૂરા 100 વર્ષ સુધીનું તેમનું જીવન રહે છે. તેમના 100 વર્ષને એક પર કહે છે, તેમાંથી 50 વર્ષને પરાર્ધ કહે છે. આ પ્રમાણે બ્રહ્માનો એક પરાર્ધ પસાર થઈ ચૂક્યો છે. તેના અંતમાં પાદ્મ નામે વિખ્યાત મહાકલ્પ થયો હતો. બ્રહ્મન હમણાં તેમનો પરાર્ધ ચાલી રહ્યો છે. તેમાં વારાહકલ્પ પ્રથમ કલ્પ છે. ક્રોષ્ટુકી બોલ્યા, સૃષ્ટિના આદિકર્તા તથા પ્રજાપતિઓના સ્વામી ભગવાન બ્રહ્માજીએ જે પ્રમાણે પ્રજાને ઉત્પન્ન કરી તેનું વિસ્તારથી વર્ણન કરો. માર્કંડીજીએ કહ્યું, બ્રહ્મન પદ્મકલ્પના અંતમાં જે પ્રલય થયો હતો ત્યારબાદ રાત્રિ વીત્યા પછી જ્યારે સત્વગુણના ઉત્કર્ષથી યુક્ત શ્રી વિષ્ણુ સ્વરૂપ બ્રહ્માજી સૂઈને ઉઠ્યા તે સમયે તેમણે સંસારને શૂન્ય જોયો. જગતની ઉત્પત્તિ અને સંહાર કરનારા બ્રહ્મ સ્વરૂપ ભગવાન નારાયણના વિશે વિદ્વાન પુરુષ આ શ્લોક કહે છે. આપો નારા ઇતિ પ્રોક્તા આપો વે નરસુનવઃ તાસુ શેતે સ યસ્માચ તેન નારાયણ સ્મૃતઃ. જળ નરથી પ્રગટ થયું છે તેથી તે નાર કહેવાય છે. ભગવાન તેમાં સૂએ છે, ભગવાનનું તે અયન છે તેથી તેઓ નારાયણ કહેવાય છે. જાગ્યા પછી તેમણે પૃથ્વીને જળની અંદર ડૂબેલી જાણીને તેને બહાર કાઢવાની ઈચ્છાથી વારાહરૂપ ધારણ કર્યું. તેમનું તે સ્વરૂપ વેદમય, યજ્ઞમય અને દિવ્ય હતું. તે સર્વવ્યાપી ભગવાને વારાહરૂપે જ જળમાં પ્રવેશ કર્યો અને પાતાળમાંથી પૃથ્વીને બહાર કાઢીને જળની ઉપર મૂકી. તે સમયે જનલોક નિવાસી સિદ્ધો તે જગદીશ્વરનું ચિંતન અને સ્તવન કરી રહ્યા હતા. પૃથ્વી તે જળરાશિ પર વિશાળ નૌકાની જેમ સ્થિત થઈ. પૃથ્વીનો આકાર બહુ વિશાળ અને વિસ્તૃત છે તેથી એ જળમાં ડૂબતી નથી. ત્યાર પછી પૃથ્વીને બરાબર કરીને ભગવાને તેના ઉપર પર્વતોને ઉત્પન્ન કર્યા. પૂર્વકલ્પની સૃષ્ટિ જ્યારે પ્રલય અગ્નિમાં દગ્ધ થવા લાગી હતી તે સમયે બધા પર્વત પૃથ્વી પર ખંડ ખંડ થઈને વિખેરાઈ ગયા અને સમુદ્રના જળમાં ડૂબી ગયા. પછી વાયુ દ્વારા ત્યાં બહુ જળ એકત્રિત થયું. તે જળથી ભીંજાઈને અને પ્રવાહમાં વહીને જે પર્વત જ્યાં રોકાઈ ગયા ત્યાં જ તે સ્થિત થઈ ગયા. ક્રોષ્ટુકીએ કહ્યું, બ્રહ્મન આપે સંક્ષેપમાં જ સૃષ્ટિનું સારી રીતે વર્ણન કર્યું. હવે મને દેવતા વગેરેની ઉત્પત્તિનું વૃતાંત વિસ્તારથી કહો. मार्कंडे जी बोलिया, ब्रह्मन ब्रह्मा जी जारे सृष्टि रचवानो विचार करियो त्यारे प्रथम तेमनाथी मानस पुत्रो ज उत्पन्न थया। त्यार पछी देवता असुर पितर अने मनुष्य चारे ने उत्पन्न करवानी इच्छा थी तेमणे जळमां पोताने योग युक्त करिया। योगस्थ थया पछी ब्रह्माजीना कटी प्रदेश थी असुरोनी उत्पत्ति थई। त्यारे तेमणे पोताना ते तमोगुणी शरीर ने त्यागी दीधुं। त्याग कर्या पछी ते शरीर रात्रिना रूपमां परिणित थई गयुं। पछी बीजी शरीर धारण करीने प्रजापतिए सर्जनो विचार कर्यो त्यारे तेमने प्रसन्नता थई। ते अवस्थामां तेमना मुखथी सत्वगुणना उत्कर्षथी युक्त देवता उत्पन्न थया। पछी भगवान ब्रह्माए ते शरीरने पण त्यागी दीधुं। त्याग कर्या पछी ते सत्वप्राय दिवसना रूपमां परिणित थई गयुं। त्यार पछी फरी तेमणे सत्वगुणी शरीरने धारण कर्युं। ते समय तेमणे सौने पोताना पिता मान्या, तेथी तेमनामांथी पितरोनी उत्पत्ति थई। पितरोनी सृष्टि बाद ब्रह्माजीए ते शरीर पण छोड़ी दीधुं। ते छोड़ी दीधेलुं शरीर संध्याकाळ रूपे परिणित थयुं, जे दिवसे अने रातनी मध्यमां स्थित थाय छे। त्यार पछी भगवान ब्रह्माए रजोगुणनी अधिकताथी युक्त बीजुं शरीर धारण कर्युं। તેમનાથી મનુષ્યની ઉત્પત્તિ થઈ। મનુષ્યને ઉત્પન્ન કર્યા પછી તે શરીરને પણ તેમણે ત્યાગી દીધું। તે શરીર જ્યોત્સના કાળરૂપે પરિણિત થયું, જે રાતના અંત અને દિવસના પ્રારંભમાં થતો હોય છે। આ પ્રમાણે રાત દિવસ સંધ્યા અને જ્યોત્સના કાળ દેવાધિદેવ બ્રહ્માના શરીર છે। બ્રહ્માજીએ પોતાના પ્રથમ મુખથી ગાયત્રી છંદ, ઋગ્વેદ, ત્રિવૃત, રથંતર, સામ તથા અગ્નિષ્ટોમ યજ્ઞને ઉત્પન્ન કર્યા। દક્ષિણમુખથી યજુર્વેદ, ત્રિષ્ટુપ, છંદ, પંચદશ, સ્તોમ તથા બૃહત સામની સૃષ્ટિ કરી। પશ્ચિમમુખથી સામવેદ, જગતી છંદ, પંચદશ સ્તોમ, વૈરૂપ સામ તથા અતિરાત્ર યજ્ઞનું નિર્માણ કર્યું। અને ઉત્તરમુખથી એકવીસમો અર્થવ અથર્વ અપતોર્યામ યજ્ઞ, અનુષ્ટુપ છંદ તથા વૈરાજ સામને પ્રગટ કર્યું। તેમણે કલ્પમાં વીજળી, મેઘ, વજ્ર, મેઘ, લાલ, ઇન્દ્રધનુષ્ય અને પક્ષીઓની ઉત્પત્તિ તથા તેમના શરીરમાંથી નાના મોટા બધા પ્રાણી ઉત્પન્ન થયા। પૂર્વકાળમાં દેવતા, અસુર, પિતર અને મનુષ્ય ચારેયની સૃષ્ટિ કર્યા પછી તેમણે અન્ય સ્થાવર જંગમ પ્રાણીઓને ઉત્પન્ન કર્યા। યક્ષ, પિશાચ, ગંધર્વ, અપ્સરા, નર, કિન્નર, રાક્ષસ, પશુ, પક્ષી, મૃગ, સર્પ વગેરે જંગમ તથા સ્થાવર ભૂતોની સૃષ્ટિ કરી। તેમનામાંથી પણ જેમના પૂર્વકલ્પના જેવા કર્મો હતા તેવા જ કર્મ તેઓ ફરી ફરી નૂતન સૃષ્ટિમાં પ્રાપ્ત કરે છે। હિંસા, અહિંસા, મૃદુતા, ક્રૂરતા, ધર્મ, અધર્મ તથા સત્ય અસત્યને તેઓ પૂર્વજન્મની ભાવના અનુસાર જ પ્રાપ્ત કરે છે અને તે ભાવનાને અનુકૂળ વસ્તુ જ તેમને રુચિકર લાગે છે। ઇન્દ્રિયોના વિષયો, ભૂતો તથા શરીરોમાં સ્વયં બ્રહ્માજીએ જ વિવિધતાનું વિધાન કર્યું છે। તેમને અનેક રૂપોમાં ઉત્પન્ન કર્યા છે। દેવતા વગેરે ભૂતોના નામ અને રૂપનું તથા કાર્યોના વિસ્તારનું તેમણે વેદના શબ્દોમાં જ પ્રતિપાદન કર્યું છે। ઋષિઓના નામ પણ વેદોથી જ નિશ્ચિત કર્યા છે। બ્રહ્માજીની રાત્રિનો અંત થતાં તેમણે દેવતા વગેરે જે જે ભૂતોની સૃષ્ટિ કરી છે તે બધાના નામ, રૂપ અને કર્તવ્યનું જ્ઞાન પણ તેઓ વેદોથી જ પ્રદાન કરે છે। જે ઋતુમાં જે પ્રકારના અનેક ચિહ્ન જોવા મળે છે યુગાદિમાં સૃષ્ટિ થતાં તેવા જ જોવા મળે છે। રાત્રિના અંતમાં જાગેલા અજન્મા બ્રહ્માની સૃષ્ટિ આવી જ થાય છે। અધ્યાય 25 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।